ખબર પડે પણ જાય નઈ ને દાદા. એ જુદું કહું, મારું બરોબર રહેતું નથી. ડખો ડખલ થાય છે, ખબર પડે છે પણ એ જાય નઈ ને. એ જાય નઈ ને ડખો ડખલ કરવાનું. ડખો ડખલ પોતાને ખબર પડે કે આ ભૂલ થઈ છે, આ ડખો થયો છે, ભાઈ છૂટી ના જાય ને. ડખો જે થાય છૂટી તો ના જાય ને, તો ના પણ જોયા કરે તો ઉડી જાય, ઉડી જાય. જોવાની ક્રિયા થાય, ડખો શરૂ થયો અને જોવાની ક્રિયા થઈ તો ત્યાંથી ઉડી શકે ખરું કે પૂરું ભોગવવું જ પડે? ઝપડા પણ જતા રહે. ભરત પ્રોટેક્શન આપે છે, જાય જ નહીં. ખોટું કરે એમ પસંદ બીજા બીજા રસ્તે લાગતા હતી, છટકી જવા ફરે. હા, એ તો છટકી જવા ફરે એવું થઈ ગયું. એટલે ગુના કહેવાય ને, એ પ્રયત્ન ના હોવો જોઈએ, છટકી જવા માટે પ્રયત્ન ના હોવો જોઈએ. પણ એ ભાન જ નહીં જવા, આપડે બે ફાન પણ કર્યા લાગડે ને. પણ ઊંચી જાગૃતિ જોઈએ, તો આવું આ છટકી નહીં જવું જોઈએ. એના માટે જાગૃતિ ઊંચી હોય બરોબર, વધારે સારી જાગૃતિ તો એ ધ્યાન રહેવું છે. ઘણા દાડા આવે ડખું ડખલ ના થાય મારે શું કરવું જોઈએ? અહીંયા સત્તામાં પડી રહ્યું છે. જ્ઞાન મળ્યા પછી જે દસ બાર વર્ષ કે ચૌદ વર્ષ, દસ બાર વર્ષે કે ચૌદ વર્ષે આપડે કે ચૌદ વર્ષ માં બધો નિકાલ તો આવી જાય ને, બધો મોટા ભાગ નો બધો નિકાલ આવી જાય. ગુંગળામણ થાય છે, સફોકેશન જે ઉભું થાય, એટલે એટલો આનંદ ઓછો થાય. એટલો ટાઈમ છે તે પોતાના સ્વભાવમાં જે રહેવું છે એ પણ આગુ પાછું થઈ ગયું, એનો અર્થ એવો થયો. હવે આ પરિસ્થિતિ રહ્યા કરે, એ પરિસ્થિતિ આ ડખો ની જલ્દી નિકાલ થાય, એનું કઈ જલ્દી એનું કઈ થઈ શકે ખરું? એ માટે આમ લાંબા વખત ચાલ્યા કરે, પણ જો એનો જલ્દી નિકાલ થાય કે એવું કઈ થઈ શકે ખરું? ઝડપથી નિકાલ થાય, એટલે આ જયારે જયારે ડખો થાય આવો ત્યારે એ સંજોગો નો ઝડપથી નિકાલ આવી જાય, એના માટે કશું થઈ શકે ખરું? કે ફક્ત જોયા જ કરવાનું? ના, જોયા ભાવ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ, ક્યાં રહેલું છે કે ખબર હોય. હા, બરોબર, પ્રયાસ કરું નામ કેવાય કે ઉઘાની વખતે ચલાવીએ અને તે સાવધાની પૂર્વક અને પછી અથડાય તો પ્રયાસ સાવધાની પૂર્વક ચલાવીએ, ઉઘાડી વખતે ચલાવીએ, એ રીતે આપડે આ બધું કરીએ પછી અથડાય. મહેનત તો કરે જ છે ને, મહેનત કરે છે, મહેનત તો કરે જ છે. દાદા પૂર્વક અને બાપા અવરું પડે છે, ના બોલ્યો અને બાપા ને તમારે મારે દાદેશ્વરની વાત પર બીજા એ દાદાજી ને કહેવાય અમે જોઈએ નહીં બગડવાનું, તો ગભરાશ શું કરો? કાલી ગભરામણ મારો બાબો પડી જાય, ગાડી પડ્યા છે ને કઈ કિંમત કરી કોલ માં કરી લેતા શું જોડી આપડે કોણ કરી દઈએ છીએ રાતે પછી બાબુ નહી વધતો અરે આપડી દાઢી વધી જાય છે રાત નું કાલે કરી રાતે રાખી દાઢી વધી ગઈ એ આપણે કઈ કહીએ તમે કેમ વિચાર્યું નહીં તમારી પડતી વિચારી નાખ્યું તારા બધી દુકાનો બંધ કીધી ગઈ મારી ની દુકાન ચાલુ થાય તો આપડે નિવેડો આવે કઈ તમારે છે હારિયાર બંધ કર્યો સારું પેલા છે હારિયાર બંધ કરવા નથી હારિયાર માં વ્રત્યો બંધ કરી દેવાની વ્રત્યો જતી હોય ને છતાં બેઠા વ્રત્તિ ના થાય કે મારે દુકાન માં તો પડી જવાની તો એ વ્રત્તિ જાય તો જાય કે ના જાય એ શું ફાયદો કરતી છે વ્રત્તિઓ કશું નહીં હવે એ પણ વર્ષોથી તેનો ફાયદો કઈ ના કરે પણ વર્ષોથી ચાલ્યા કર્યું છે એટલે છૂટાતું નથી ટાઈ કપડે ઓળી અને ચાર દિન ડાબડી રહીને બરોબર આ થઈ જતા હોય રોજ કેમ ભગવાન ભાવપૂર્વક ના જોઈએ સ્વાભાવિક જોઈએ આ તો કેવી છે મેં પૂછ્યું ભાઈ જતા હતા શેઠ કઈ ચાલ્યા એટલે આમ તો એક દાદા કશું બોલશે બીજું છે એના કરતા આપડે વાત કરવા દે ખુલાસ કરવા દે ને પાર્ટનર ભગવાન દર્શન દેરાવે છે મિત્ર છે તમે હેબિટ પડી ગઈ છે રોજ આ ટાઈમ ને તમે ઘડિયાળ નો ટાઈમ હતો દાદા દરેક વાર હેબિટ કેવાય કે છે એમ પાર્ટનર પૂછે છે પાર્ટનર હું તપાસ કરતા આવ્યા કરું કેવા દઈ નો થઈ ગયા પાર્ટનર કરતા રહ્યા સાહજિકતા પછી કરી સાહજિકતા થી રોજ ટેવમાં ના ફેરવાઈ જાય સાહજિકતા પોતે ટેવમાં ના ફેરવાઈ જાય એમ કે છે સાહજિકતા છે ને કે ટેવમાં ફેરવાય તો સાહજિકતા કહેવાય જ નહીં એક વાર બીજો કોઈ ટાઈમ જ ના મળે તો પછી દેરાસન જઈ જ ના શકે દાદાજી એ આજકાલ જીવન એવું છે કે લોકો ને ટાઈમ મળે જ નહીં એટલે જઈ ના શકે એટલે ટાઈમ નક્કી કરવો પડે એવું નક્કી નહીં કરે છે તેનો વધારો નથી કરે તેનો વધારો નથી પણ આ ખ્યાલ રહેવાનો છે કે અમારી ટેવ નો પૈસા એટલે તેવા ઉપયોગ જાગૃતિ રાખી એવું છે ને ટાઈમ નું તો આપડે ના કહેવાય નહીં કારણ કે અત્યારે એવું નથી પણ તેને તો આગળ જાગૃતિ રાખી છે કે અમારે ટેવ છે એ હું આ દર્શન કરવા મેં કહ્યું તા સ્ટેજ કે છે હું તો યાદ આવ્યા કે હું અથડો છે મારો બેઠો બેઠો મારે કઈ કોમ શું છે એટલે કથોડ બરોબર યાદ રહ્યા છે કેટલી ઉંમર થઈ આ પાવી ચેર કરતા છે આ પટેલો બીજી બધી ચિંતાઓ કરી ત્યાં કરતા એ ચિંતા કરી સારું કહેવાય શું કહ્યું એમ ચિંતા કરનારા કોણ છે જો બધા લોકો એ ચિંતા કરતા હોય તો એ સારી નહીં તો એનો કોઈ નંબર મળતો નથી તો તમારા મોક્ષ ની ચિંતા થઈ મારી બધાને થઈ ગઈ ખરી ખરી પણ મુખ ની ઈચ્છાઓ ખરી લોકો ઘણા અમુક અમુક લોકો ખરા પણ શું થાય માર્ગ મળતો નથી ને અને ઘૂંસવાડા પાર વગર અને ઉપર નવી નવી ઘૂંસ્યો આવ્યા કરે એટલે પછી કંટાઈ જાય. મોક્ષ દવા દો તને મોક્ષ માં જ મળ્યો પ્રયત્ન કરેલો નહી કઈ સત્સંગ માટે બીજે કઈ ગયેલા નહિ કોઈ જગ્યાએ નહીં જાતે પુસ્તક પૂછું વાંચેલા દિગંબર રાજચંદ્ર પુસ્તકો વાંચના દિગંબર ચેતા કોઈ હતું નહીં એમને કઈ એવું કઈ કાનજી સ્વામી વ્યાખ્યાન આપતા કાનજી સ્વામી વ્યાખ્યાન એના ઉપર આપતા જ ને કાનજી સ્વામી પણ એની પર વ્યાખ્યાન આપતા હતા ને. હા એ તમે સાંભળેલું એક વાર સાંભળેલું બહુ વર્ષો પહેલા ડોક્ટર મુકુદ કોલેજનું સાંભળેલું આખી જિંદગી પકડવા મહેનત કરે પછી આખી જિંદગી પકડવા મહેનત કરે ટાઇટલ માગે સરકાર શું કહીએ એટલે છેડે લઈ લે પાછું હતું તે રોજ નવડાઈ નવડાઈ કરીએ ધોળાઈ ધોળાઈ કરીએ પણ ટાઇટલ લોકો નું શું કામ શું ચીમું મોટી બાથરૂમ સરસ બંધાવડાવી છે પણ ટાઇટલ લોકો નું કામ નથી ટાઇટલ નહીં ને ટાઇટલ ના જોઈએ હે પ્રવીણભાઈ પણ પ્રવીણભાઈ તમે ખરા પણ ટાઇટલ નહીં તમે પણ આ મૂડી તમારી નહીં મૂડી લાગે છે તમારી પણ ટાઇટલ નહીં એટલે છેવટે છોડી દેવી પડે આપણી મૂડી કોઈ લઈ લેવા દે છોડી એક બે પહેણાઈ નથી પહેણાઈ કરાવ બધી ગંભરીમાં ખાલી ધર્મ પૈસા માટે નહીં બીજી માટે નહીં મસ્તક માટે નહીં સંસાર સુખ માટે નહીં પણ ધર્મ માટે જીવતા હોય એવા પ્રગટ તો કરવી પડશે ને તો જીવન કામ નું બાકી ના કામ શું કે છે તો જીવન કામ નું બાકી ના કામ હા તો જીવેલું કામ નું નહીં તો બહુ શુક્ર હતા કુતરા ને હોય બરાબર કુતરા ના હોય શું બધા એટલે આપણું ધ્યાન રાખીને વાંચો આગળ ને અમારા આશીર્વાદ છે તમને મેં કહ્યું હતું આયોજન કરી લાયા જાતે વખત ના મળ્યો એટલે આવી બન્યું એ આવી બન્યું મોક્ષ તો રહ્યો પણ અહીં ચાલુ આવી બન્યું બધા માર્ક ખોટો નથી બધા નિષ્ઠા ઉપર હોય માર્ક ખોટો નથી માર્ક તો એ જ ધોરી માર્ક તો એ જ છે આવો માર્ક તો હોય જ નહીં આવો માર્ગ તો હોય જ નહીં આ તો વિના લાગી રૂપિયો બધા વીસ લાખ વીનો તો 2000 એક વખત ખાવું પડે હા એક જરૂરિયાત વસ્તુ મુંબઈ જવા દર કરવી પડે અને બધા અહીંયા આવ્યા હોય ઘેર બેઠા આવ્યા કરીએ હા સાક્ષી પણ જુએ અને સાચી રે એ સાચી પણ અને આત્મા થી જુએ એ જ્ઞાતા દત્તા પણ ચિત્રાક્તા ને એટલે સાચી પણ નહી પણ જ્ઞાતા પણ નાયક પણ વિચારતા એટલે જ્ઞાયક પણ જ્ઞાયક પણ જ્ઞાયક સમજો કરે માન મોહ લોભ ક્રોધ કે જાણું કે સફળ થયું આવ્યું જ છે પણ આવક છે નથી આવતું ને કેટલાક આજ્ઞા નથી પડતા ને તેને મુશ્કેલ થાય આજ્ઞા નથી પડતા સાવધાની રાખતા નથી સાવધાન તો એવું છે ના એવું છે કાપી વખતે ઊંચા છે લોકો કાપી વખતે હાથ મારે તો દાળ મૂકવા દુઃખ પણ વેરાવે ફરી ફરી જ્ઞાની ભેગા ના થાય બીજું બધું ભેગું છે ત્યાં કાગળ લખ્યું તું બધા પ્રશ્નો કાલે બહુ હતા તો બધા પ્રશ્ન જવા કે બધા કર્યા હતા કાલે રાધે પૂછ્યા હતા એક ભાઈ પ્રશ્ન એવા પૂછ્યા હતા પ્રશ્ન સારા હતા પછી કહે તમે તમારે તમને એક ક્ષણ પણ અમે ભૂલતા નથી તમે એવું લખેલું વાયરો નથી વાયરો નથી કહેવાય વિજ્ઞાની તો વાયર નાખ્યા સિવાય અમે ભૂલતા નથી માટે તો વિજ્ઞાની છે એ વાત સાચી કે ધંધે હાથી ચલો વાયરો વાયરો વાયર પવન ચલો વાયરો વાયરો વાયરો વાયરો નાખ્યા અમે કેવો વાયર નાખ્યો નાખ્યો કે એટલે જયારે બરોબર વાલાઈટ થઈ ગયું સર વાયરલેસ બીજા બે પાંચ જણ આપડે કરાવી આપડે ધર્મ કોઈ ઓળખાણ વાળા હોય ખપી હોય જેને જરૂર હોય તો એને આપડે કરાવવા આપડે ધર્મ રહેવા આખા જગત નું એ કયા વગર આપણે કહીએ જમેલા લોકો અત્યારે જતા હોય બધા જમા તો હરી ના દે હવે તમે શું બોલ બોલ કરો આપણે કોણ છું આપડે બધા કહીએ કે ભાઈ જે પહેલે જયા નાસ્તો કરવાનું જયા કઈ ઈચ્છા હોય કહો પણ બધાને અત્યારે ઘરે જઈએ ના દુકાન ને દુકાન ને માલપુરા કહેવાય માટે હું મારે બેસી જમી રહ્યો નથી ભલે કીધી કરી કઈ ના પણ જમી પેલ ભરી ગયું કે દુકાન માલપુરા ખાય એટલે બીજા બે પાંચ જણ હોય જેને ખપી હોય ગરજ હોય તેના કારણ કે આ વિજ્ઞાન કોક જ બધું બધું થાય છે આવું કેશ ડિપાર્ટમેન્ટ કેશ વિજ્ઞાન કોઈ જેવું મહાવીર ને વસ્તુ એવું આ વસ્તુ કેવાય ભગવાન મહાવીર ને આવું જ વસ્તુ જેવું જેવું કેવાય નહી તો જોતા ને અચ્યું થઈ જાય દાદા નું જ્ઞાન પણ બધું આપેલ આપેલ બધું મહાવીર પણ બધું જાય પ્રસાદ જતા ને આતે બધું બધું હાજર બહુ કામ થઈ ગયું બહુ સર પાંચ દાણા વળગાઈ થઈ જાય ને બચ્યા એ આપડે કઈ કોઈ પણ દાડો એક્સિડન્ટ થાય એટલે જાણવું કે એક્સિડન્ટ ઉપી થવા નહીં થાય એમાં જેટલું બચ્યું એટલું આપ્યું. એમને સુગા થયેલો ને એક્સિડન્ટ, આ કસ્ટર ની ચેર બેઠા છે એના સુગા એક્સિડન્ટ. તમે જોયું જ્ઞાન નો પ્રતાપ જોયો ને, એ મેં ગયું ને કે ગોખું પડી દઉં, ગોખું નહીં પડ્યું ને મને છે નહીં ધીર કર્યું. મને કાશે કઈ બોલતા નથી આજે, બોલવાનું શું છે સાંભળવામાં વધારે મજા આવે. આત્મા સ્વરૂપ નું દર્શન કોણ કરે છે? આત્મા સ્વરૂપ નું દર્શન કોણ કરે છે? હા, જયારે નથી કહ્યું કે જયારે આત્મધર્મ દર્શન કર્યું નથી, હું ખરો આત્મધર્મ નું દર્શન કર્યું નથી, તે આત્મસ્વરૂપ નું દર્શન કરે છે. બેસતું નથી એ મંગળદાસ દર્શન એ કરે છે. અને જયારે અમે આમ ગતિ થઈ એટલે પછી હું આત્મા જોયું એ બોલે, આ બાજુ બોલે ફરે ધરતી તારું મંગળદાસ એવું બોલે, અને કઈ વાર જતી ફરે ત્યારે ઉઠી દાસ બોલે. એનો એ તેનો એ હું શું કહો છો? હા, જોર માં આવ્યું ના આવ્યું કે નહીં? આત્મા તો તદ્દન શુદ્ધ અનાધિકાર થી શુદ્ધ છે. આત્મા તો તદ્દન શુદ્ધ છે અનાધિકાર થી. એને તો કે છે કે મારે મારું શું દર્શન કરવું છે? એને તો એમ છે કે મારે મારું શું દર્શન કરવું છે? જેને દર્શન કરવું એ કરો, જેને દર્શન કરવું એ કરો. ત્યારે ત્યારે જે અવસ્થા છે જે પર્યાય છે એ દર્શન કરે છે. જયારે અવસ્થા છે જે પર્યાય છે એ દર્શન કરે છે. ક્યાં ભૂલ પર્યાય માં છે? ક્યાં ભૂલ પર્યાય માં છે? ભલે ભૂલ પર્યાય પણ આત્મા નો એક ભાગ છે, પણ ખરે છે પર્યાય. પર્યાય માં વિશુદ્ધતા જ્યાં થઈ ગઈ એની મેળે આત્મા દર્શન થાય. આ કિરણ જોઈએ ને ના જોઈ શકે. આ કિરણો છે ને અજવાળા માં જે કિરણ છે તે સૂર્ય ને જોઈ શકે નહી. એટલે પર્યાય વસ્તુ ને ના જોઈ શકે. તમે પછી પર્યાય જુએ તે પર્યાય વસ્તુ ને ના જુએ. આત્મા નો આત્મા પોતે કોણ જોવે? જેને નથી જોયું તે જુએ. જે જોવાની ઈચ્છા વાળો છે, જોવાની ઈચ્છા વાળો છે. પણ દાદા આત્મા માં તો ઈચ્છા છે નહી. આત્મા માં તો ઈચ્છા છે નહી. આત્મા ની ઈચ્છા નથી. વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયેલો છે. વ્યતિરેક ગુણ એટલે આત્મા અને પુદ્ગલ પરમાણુ બે જોડે હોવાથી બંને પોતાના ગુણધર્મ ખોતા નથી, પોતાના ગુણધર્મ માં બેસે રહ્યું. અને વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય, વિશેષ ગુણ ઉત્પન્ન થઈ જાય. વિશેષ ગુણ ઉત્પન્ન, વિશેષ ગુણ ભલે વિશેષ ગુણ ઉત્પન્ન થતો હોય પણ કાં તો પુદ્ગલ નો થતો હોય કે આત્મા નો થતો હોય. ભલે વિશેષ ગુણ ઉત્પન્ન થતો હોય કાં તો પુદ્ગલ નો થતો હોય કાં તો આત્મા નો થતો હોય. ના એને બંને બે ભેગા થવાથી ભલે એક ક્ષેત્રે બે હોય, અનાજિકારથી છે, છતાં પણ એકબીજામાં મિલાવટ રહી, પસતા નથી, અટતા નથી, કઈ કરતા નથી. આત્માના ગુણ અને પૂતગલ ના ગુણ બે એક બીજા જોડે હોય, તેમ છતાં મળતા નથી અથવા નિવર્તા પણ નથી, ભેગા થતા નથી, ત્યારે વિશેષ ક્યાંથી ઉત્પન્ન થાય? વિશેષ ક્યાંથી ઉત્પન્ન થાય? વિશેષ ગુણ ઉત્પન્ન થયા તે તમે બતાવો. આ દરિયો છે, દરિયો અને સૂર્ય ના એ ભેગા થાય ત્યારે વરાળ ઉભી થાય. ત્યાં આગળ સૂર્ય ચંદ્ર દરિયા પૂછે ક્યાં વરાળ ઉભી કરી ત્યારે મેં નથી કરી, મારો સ્વભાવ નથી, મારો ગુણધર્મ નથી, વરાળ કરવું એ મારો ગુણધર્મ નથી. સૂર્ય ને પૂછે ત્યાં ક્યાં કર્યું આવું વરાળ ઉભી કરી, ત્યારે મારો ગુણધર્મ નથી. એવો દરિયો રાતે ભેગા થયા માટે આ ગુણધર્મ છે. સૂર્ય નો ગુણ ખરો ગરમી કરવાનો, ગરમી કરવાનો સૂર્ય નો ગુણ ખરો, વરાળ ઉત્પન્ન કરવાનો ગુણ નથી. એને પોતાનો સ્વભાવ છે, સૂર્ય નો પ્રકાશ સ્વભાવ છે, કઈ આ વરાળ ઉભું કરવાનો ગુણ નથી. જે દરિયાના પાણી ની વરાળ જે થઈ, દરિયાના પાણી ની જો વરાળ ઉત્પન્ન કરતો હોય તો પથ્થર પથ્થર ના પ્લેટો હોય ત્રણ ઉત્પન્ન કરે, ત્યાં પણ વરાળ થતી નથી. એટલે વરાળ સૂર્ય ઉત્પન્ન કરતો નથી અને દરિયો ઉત્પન્ન કરતો નથી. બે ભેગા થયા એટલે આ તીસરો વિશેષ ગુણ ઉત્પન્ન થયો. જે રીતે આત્મા અને પુત્ર બે ભેગા થવાથી ક્રોધ માન માયા લોક વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા. શું થયું છે? ક્રોધ માન માયા લોક વ્યતિરેક ગુણો, શાસ્ત્રમાં વ્યતિરેક કહ્યા છે, તે નહીં આત્માના અને નહીં પુત્રના. એટલે ક્રોધ માન માયા લોક એ જે માન હતું ને તેમાંથી અહંકાર ઉભો થયો, એ જ અહંકાર છે. સમજ ને, એ જ હું કર્યા કરે છે. એટલે આ વ્યક્તિ ગુણ ઉભો થયો છે તે ભેગા થવાથી થયો છે. છૂટું પાડીએ અમે છૂટું પાડીએ એટલે ઉડી જાય. આવી જે પરિસ્થિતિ થાય છે એ આત્માની દશા નહીં? આવી જે પરિસ્થિતિ થાય છે એ આત્માની દશા નહીં? ના, આત્મા નિરાળો, આત્મા શું લેવા દે, આત્મા આત્મા સ્વભાવ મળે છે. એક પ્રજ્ઞાનામની શક્તિ પ્રગટ થાય છે, પ્રજ્ઞાનામની શક્તિ જે આપણે જ્ઞાન આપીએ ની તો પછી એને સંસારમાંથી ભટકવા ના રહે, એટલે કન્ફ્યુઝન થઈ જાય મોક્ષે. અત્યાર સુધી અજ્ઞાન નામની શક્તિ છે, અજ્ઞાન તે શક્તિ નો સંસ્વાર શું હતો, એ ગમે એટલો મોક્ષ માટે પ્રયત્ન કરે પણ એને મોક્ષ માં ના જવાય, સંસારમાં પટકાવે. અને પ્રજ્ઞા નામની શક્તિ છે તે ગમે એટલું અવળું ચાર રહેતો હોય પણ એને મોક્ષ તરફ જ લઈ જાય. ત્યાં પ્રજ્ઞા ઉભી થઈ જાય. શું થઈ જાય? પ્રજ્ઞા. હા દાદા, અત્યાર સુધી અમારા મનને જે નોશન્સ છે આપણે જે એ જ્યાં સુધી આપણી પાસે વ્યક્ત ના કરીએ ત્યાં સુધી એમના સાચું સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થાય, જે નોશન છે તે આવી જ આપતા છે કે જે આત્મા છે એને દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણ યુક્ત આત્મા છે. આત્મા છે એને દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ યુક્ત આત્મા છે. કે આજે અમને જે અત્યાર સુધી અમારા મગજમાં છે એ અમે બોલીએ છીએ, એમના મગજમાં જે છે એ બોલે છે અત્યારે. હવે જે દ્રવ્ય ગુણ છે, ગુણ અને પર્યાય છે અને દ્રવ્ય છે, તો ગુણ અને પર્યાય ને જે ધારી રાખે છે અને આપણે દ્રવ્ય કહીએ છીએ, અને દ્રવ્ય અને ગુણ ભેગું મળીને એ પર્યાય, ગુણ અને પર્યાય મળીને આત્મા છે. ગુણ અને દ્રવ્ય એ ગુણ અને પર્યાય, ગુણ અને પર્યાય, ગુણ અને પર્યાય એ આત્માના આ બે ભાગ છે. ગુણ અને પર્યાય એ બે આત્માના ભાગ છે. ના, એ ભાગ ભાગ નથી. બીજું દાદા, એટલે ગુણ તો એના એવું છે ને, આ ગુણ અને પર્યાય ને દ્રવ્ય કર્યું, ગુણ પર્યાય ભેગા અને દ્રવ્ય કર્યું, અને ધર્ય એટલે કાયમ રહે એ ગુણ કહેવાય કાયમ. અને જે બધા કરે નિરંતર એ પર્યાય કહેવાય. ગુણ જે છે એ અક્રમી છે. ગુણ જે અક્રમી છે, ગુણ જે છે એ અક્રમી છે. અને પર્યાય ક્રમી છે. હવે જેમ ગુણ એ પણ અનાદિકાળ ના સ્વરૂપ છે. ગુણ છે અક્રમી, એ તો કોઈ જગ્યાએ સાથે લખેલું નથી. અક્રમી છે નહી, ગુણ તો નિરંતર સાથે રહેવા વાળા છે. એટલે અક્રમી ને ક્રમ લાગતો નથી. એટલે જેમ પર્યાય નું રૂપાંતર થાય છે, ગુણ ના ક્રમિક તો આ છે. જે અવસ્થાઓ છે પર્યાય, જે ક્રમે ક્રમે બદલાય છે, તેનું તો અક્રમ છે ને. અક્રમ ક્યારે કહેવાય? કે બદલાતું હોય પછી બંધ થઈ જાય તારે અક્રમ કહેવાય. એ તો નિરંતર સાથે રહેવા વાળા જ છે. નિરંતર નિરંતર આત્માની સાથે જ રહે છે. સારું. હવે જે પર્યાય છે એ પણ અનાદિકાળ ની સત છે કે કોઈ ઉત્પન્ન કરેલી છે? જે પર્યાય છે અનાદિકાળ ની સત છે કે કોઈ ઉત્પન્ન કરેલી છે? પર્યાય જે છે એ અનાદિકાળ ની સત છે કે કોઈ ઉત્પન્ન કરેલી છે? કોઈ ઘડી કોણ હોય એમાં? કોઈ દખલ છે? કોઈ દખલ કે આ સૂર્યનારાયણ છે, એમાંથી આ જે કિરણો છે દેખાય છે, પ્રકાશ છે, એના મૂળ ગુણ છે. અને કિરણો છે તે બદલાયા કરે છે. ઘડીમાં ઠંડો પડે છે, ઘડીમાં ગરમ થાય છે. એ એમાંથી એમાંથી પર્યાય કોઈનું દખલ નથી. વચ્ચે તમારું શું માને? તમને શું લાગ્યું હતું? વચ્ચે કોઈ દખલ જેવું લાગ્યું હતું? પર્યાય માં વચ્ચે કોઈ દખલ જેવું તમારે લાગે છે? એ જ પર્યાય છે. એ જ પર્યાય માં થાય છે. પર્યાય તો જોયો નથી જીવે. ભૂલો ભૂલો કયો અડાડો છો? આપણાનો પર્યાય તો જીવે જોયો નથી. એનો કયો અડાડો છે? આ એ જ રંગવામાં રહ્યું. અરે એ વાત તમે તમારા હાથે તમે પીટ કર્યું નહીં? એવું નહીં દાદા. ના, લોકો પીટ કર્યું છે. આ લોકો પીટ કર્યું છે. સુરત સ્ટેશન એ એકાએક આપને જે આનંદ નો અતિન્દ્રિય આનંદ નો અનુભૂતિ થઈ, હું તમને કહું એનો એક પર્યાય બદલ બગડ્યો નથી. આત્મા આત્માની શુદ્ધતા ઉપર સેજ પણ વાંચાવી નથી. પર્યાય એક બદલ્યો નથી, એનો ગુણ બદલ્યો નથી. એવો આત્મા એ ભગવાન સ્વરૂપે છે, અંદર જ છે. પર્યાય લોકો એવું કહે છે કે આપણી પર્યાય બગડેલી હતી. તમે સીધરી કોણે બગાડી? કોણે સુધારી? કોણે કે એની બગાડેલી કોઈ બગાડનાર હોવો જોઈએ, અને સુધારેલી કોઈ સુધારનાર હોવો જોઈએ, કોઈ દખલ હોવી જોઈએ. જો આવી જે માન્યતા છે એના માટેનું કારણ એમ કે છે કે અજ્ઞાન દશામાં પર્યાય માં ભૂલ થાય છે. એના માટેનું કારણ એમ કે છે કે અજ્ઞાન દશામાં પર્યાય માં ભૂલ થાય છે. અજ્ઞાન દશા છે અને અજ્ઞાન દશામાં આત્મા નથી. અજ્ઞાન દશા છે નહી. જ્ઞાની આત્મા જ્ઞાન વાળો અજ્ઞાન દશા કેવી રીતે હોય શકે? એને અજ્ઞાન દશા કેવી રીતે કહેવાય? પ્રકાશિત વસ્તુ ને અંધારું કહેવાય ખરું? ચાલો અજ્ઞાન ક્યાં આપણે મૂકવું? તો આપણે અજ્ઞાન ક્યાં મૂકવું? આ ઉભું છે વિજય ગુણ છે. આ વિશેષ ગુણ થી ક્રોધ માર મારેલો થયા છે. એના એને છૂટા પાડી એને જતા રહે, થઈ રહ્યું ખરાબ થઈ ગયું. આત્મા ની પર્યાય છે બગડી નથી. આ બધું દુનિયા ના હાથ ચાલે છે. બધું પર્યાય બગડી, આ પર્યાય સુધાર કેવી રીતે ભરાય? આવું ક્યાંથી લાગતો? આ બધા અમારા મનમાં ભરેલા છે. આ બધા એમના મનમાં ભરેલા છે. આ બધું ભરેલું છે ને રોગ થયો, તેથી આ ઉકેલ નથી આવતો. આત્મા સંપૂર્ણ શુદ્ધ છે. શું છે પર્યાય? કઈ હું તમને કરા કે આવું છું તે કઈ પર્યાય શુદ્ધ થઈ જશે? ના, શુદ્ધ જ છે. તમને વાંટી પડી ગઈ હતી કે આ હું છું? આ બધા વાંટી પડી ગઈ હતી. વાંટી કાઢી નાખું બસ. શું પડી ગયું તું? વાંટી પડેલી જતી નથી. આવે વાંટી પડી ગઈ છે, વાંટી છે જતી નથી. અને મંગળદાસ ની વાંટી પડી એટલે પછી એના વેગઈ થયા, અમના ધણી થયા. જો વે આ મારો હારી વાંટી એક વાટી જેટલી વાંટીઓ ભેગી થઈ કેટલી ગણતરી કરીએ? કેટલી ગણતરી કરીએ એટલે આત્માની પર્યાય બગડતી નથી. આત્માની પર્યાય બગડે કોઈ જુદાય છે કેમ નહીં, શું કરું? અને પર્યાય બગડી એટલે શું કે છે, થોડી બગડી બીજી જાય ચોખ્ખી રહી. એ કે થોડી બગડી કયા ભાગમાં બગડી છે? ઉત્તરમાં બી દક્ષિણ માં બોલ ધોકા ધોઈ કરો. આત્મા જાણ્યા છીએ, આત્મા જ્ઞાની, આત્મ જ્ઞાની એટલે શિવ જ્ઞાની છીએ. આત્મા પણ સમજી છે કે અને સમજે તો ઉકેલા નહીં તો ભૂતા અત્યારે શું ગાડું. ભેળ વાળો આત્મા, બે જાતના આત્મા. ભેળ વાળો 12 રૂપિયા કિલો મળે છે, અને નિર્ભય આત્મા પરમાત્મા છે. તમારે કયો આત્મા જોઈએ છે? 12 રૂપિયા કિલો વાળો નિર્મળ આત્મા નું દર્શન કરવું છે. નિર્મળ આત્મા નું દર્શન કરવું. 12 રૂપિયા કિલો લાયા છે એ વિચાર તો લાયા. 12 રૂપિયા તો મળે ને તે ભેળ વાળો આત્મા. હું કઉ ખોટું બોલે તો વિચાર્યું એનું દાદા એવું છે. હા પણ અત્યારે આ જમાનામાં જયારે જ્ઞાની પુરુષ ની પાસે મને મળ્યા હોય ત્યારે અમારે આ શંકા જો દૂર ના થાય એટલા માટે તો શંકા દૂર કરવી જ જોઈએ. એટલે કે હવે આ જમાનામાં અમને જ્ઞાની પુરુષ મળ્યા હોય પછી આ શંકા દૂર થવી જોઈએ. શંકા દૂર ના થાય, શંકા દૂર બિલકુલ બધી હજુ હોય છે. બીજી કહી દેજો શંકા દૂર થઈ ગઈ ની એટલે ગોતડી પોટલા બેવ બધા નાખ્યા હતા. પેકિંગ આપે, પેકિંગ રાખીને નહીં નહીં પાપા પિત્તે ફેંકી દેવા બધો કોવારો. અમને બધો કોવારો છે જેને આવ્યું તે નતો કોવારો. એમ કહેવામાં આવે છે કે જે વખતે વીર ભગવાને ગૌતમ સ્વામી ને દીક્ષા આપી પછી પ્રદક્ષિણા કર્યા અને હાથ જોડીને ભગવાન ને પૂછ્યું ભદન કેમ તત્તમ, ભગવાન શું તત્વ છે? ત્યારે ભગવાન એક શબ્દ બોલ્યા ઉપનલેવા. પછી બીજી વખત ફર્યા અને ભણ્યું ભદન કેમ તત્તમ, ત્યારે કે નષ્ટેવા અથવા તો વિગમેવા. બીજી વખત ફર્યા ધ્રુવેવા, એટલે ઉત્પાદ જય અને ધ્રુવ આ પ્રમાણે ત્રણ થયા કરે. આટલું પણ કહ્યું એમાં ગૌતમ સ્વામી નું જે જ્ઞાન હતું એ જ્ઞાન સમ્યક થઈ ગયું. આ ત્રણ શબ્દોથી આ તો તીર્થંકર પોતે જ કેવળ જ્ઞાની છે, એ ખાને સન્મુખ છે, એ દીક્ષા આપે છે, એનો તો શું પ્રભાવ હોતો હોય છે. ત્યારે કે છે કેમ, ત્યારે કે આપ જે પર્યાય છે જેમ આત્મા સત છે તો દ્રવ્ય સત છે, ગુણ પણ સત છે અને પર્યાય પણ સત છે. સત કેમ કે અનાથી કાળ નું છે છે છે, કોઈ એને ઉત્પન્ન કર્યું નથી અને ઉત્પન્ન થઈ શકે એવી વસ્તુ નથી. ત્યારે શું કે છે ઉત્પન્ન ક્યારે કઈ ચીજ નું કરવાનું હોય જે અવિનાશી ચીજ ને ઉત્પન્ન જ ના હોય ને. અવિનાશી સનાતન ચીજ ને શરૂઆત એના હોય ને એન્ડ એના હોય એટલે એનો ઉત્તર કંદરા વાળો એ ના હોય. શું કહે પોતે જ સનાતન આના જગત માં જે છે ચીજો તે ધેરા સિક્સ ઇટરનલ ઇન્ડિવિડ્યુઅલ સમાન સિક્સ ઇટરનલ ઇટરનલ કોઈ કરનારો હોય જ નહીં. જેમ દાખલા તરીકે દાદા એ કહ્યું કે આપને જે અતિન્દ્રિય આનંદ ની અનુભૂતિ થઈ સુરત સ્ટેશને તો એ વખતે થવાની હતી એ તો કોઈ જાણતું નહોતું. પણ એની એ વખતે પર્યાય ની એ વખતે જન્મ ક્ષણ હતી માટે જ થઈ, કોઈ ઉત્પન્ન કરી નથી. પણ તે પહેલા કેટલો આત્મા છે, તે સત્સંગ હશે, ગુરુ સેવા હશે, કેટલી છે, તે એ બધાનું પરિણામ, કાર્ય નું કારણ જે પર્યાય માં ઉત્પન્ન થયું, તે એના જન્મ ક્ષણ હતી માટે ઉત્પન્ન થયું. આપણે આપણે સુરત સ્ટેશને જે અનુભૂતિ થઈ, આપને સુરત સ્ટેશને જે અનુભૂતિ થઈ, એ તો આપનું કે કેટલાય ભવો નું, કેટલાય ગુરુઓ નું, કેટલી સત્સંગ નું બધી આરાધના નું ફળ એ વખતે એ પર્યાય ની ક્ષણ, જન્મ ક્ષણ ઉત્પન્ન થઈ ત્યારે થયું કે છે, એવું અમે માનીયે છીએ. આપે કઈ કર્યું નતું, પણ એ ક્ષણે એ પર્યાય નો જન્મ થયો, એના આધારે આપણે એકદમ ઉત્પન્ન થઈ ગયું. ના, પર્યાય ને કઈ લેવા દેવા, પર્યાય પર્યાય નો કશું લેવા દેવા નથી. આ તો અહંકાર, અહંકાર નું જે એની ઈચ્છા હતી કે મારે મોક્ષે જવું છે, તે ઈચ્છાઓ નું રિઝલ્ટ આવ્યું. શું થયું, દરેક ઈચ્છાઓ, ઈચ્છા જવાની ઈચ્છા પ્રગટ થાય ને ત્યાંથી વર્તરા શરૂ થાય. શું થાય, ઈચ્છા એટલે પ્રગટ અગ્નિ, ઈચ્છા થઈ એટલે અગ્નિ થવા મળ્યો, કે જ્યાં સુધી ઈચ્છા બોલવાય નહીં, ઈચ્છા પૂરી થાય નહીં ત્યાંથી મચ્છર ગયા કરે, અને ઈચ્છા પૂરી થાય એટલે સંતોષ થાય. એવી આ ભોગની ઈચ્છા જયારે પૂરી થાય ત્યારે એના એ આનંદ નો ભાર ન હોય, કારણ કે મોટા મોટી ઈચ્છા એટલે પોતાની ઈચ્છા પૂરી થાય. બીજી પછી અહીંયા આગળ ફર્યા ફર્યા ફર્યા તો હા, આ હોના એટલા ના એ થયા છે, પૂજલ ના વિકારી વિકારી પર્યાય જો છે, પૂજલ ના થયા છે, આત્મા ના પર્યાય વિકારી છે. આત્મા પરમાત્મા છે, એને જો કદી આવો વિકાર આવતા હોય તો પરમાત્મા કેમ કેવાય. આ તો પૂજલ ના પર્યાય વિકારી થયા, કારણ પૂજલ માં લોહી ને એવું તેવું બધું ના આપવાની, શું કહ્યું, લોહી ને એવું તેવું ના ભાઈ. આ બહાર બહાર પૂજલ હોય ને એવું પૂજલ હોય, પણ આ તો વિકારી પૂજલ છે. વિકારી પૂજલ છે, મન મન એ વિકારી પૂજલ, અહંકાર એ વિકારી પૂજલ, આ બધા વિકારી પૂજલ છે. વિકારી પૂજલ હા, એટલે કશું આ આત્મા ની એક પર્યાય બગડી નથી, એક પર્યાય બગડી નથી. આ પૂજલ ને વિકાર થયું છે, વિકારી થયું છે. આત્મા નું આ બે જોડે હોવાથી આ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા, એટલે આત્મા ઉદાસીન થઈ ગયો. શું થયું, પોતાનું ચરણ ના રહ્યું, કશું નથી. અહંકાર ઉભો થયો, કરે ને જન્મે, કરે ને જન્મે, કરે ને જન્મે, પણ ખોરે છે સુખ, ચિત્ત વૃત્તિ છે ને ભાઈ, તે ચિત્ત એ શુદ્ધ ચિત્તે પ્રજ્ઞારૂપ થાય છે. શું થાય છે, આ ચિત્ત અશુદ્ધ છે એ અજ્ઞારૂપ, અને ચિત્ત શુદ્ધ થાય એ પ્રજ્ઞારૂપ. તે ચિત્ત ચિત્ત સુખ ખોયા કરે નિરંતર, સુખ ખોય અહંકાર ને કઈ પડે નથી, અહંકાર તો અહંકાર જ કયા કરે, મન ને કઈ પડે નથી. મન તો હા દેખો દેખાય, દેખો દેખો તૈયાર કરાવવાનું, આ વિચારે તે વિચારે મને એવું નહીં, મન તો કહે તારી માને થઈ થાય, એવું બોલે મન ના કઈ દેખો નથી, બધું ચિત્રું છે, અશુદ્ધ ચિત્ત થયું નઈ, અશુદ્ધ ચિત્ત તે બધું જે સુખ ખોળ છે એ ચિત્ત સુખ ખોળ છે, તેથી ભટકે છે બહાર નીકળી નથી. આપણા ઘર માં બહાર નીકળી ઓફિસ માં આવતી આવે, ચેમ્બર માં આવતી આવે, સાહેબ ગયું નહી ગયેલું, ચિત્ત ગયેલું ચેમ્બર માં, ચિત્ત ભટકે ને, ચિત્ત ભટકે ભટકે જ્ઞાન ત્યાં ચિત્ત ભટકે. હવે ચિત્ત ને એકાગ્ર કરવા માટે મન એકાગ્ર કરવાનું નથી, ચિત્ત ને એકાગ્ર કરવાનું છે, પણ લોકો ને ખ્યાલ નથી ચિત્ત મારી એક જ જરૂર છે. આ જે લોકો આપડે કહીએ કે શું તમે થાય, મારું મન મુંબઈ જાય છે, આમ ભટકે છે, અરે ના ભટકે, બધા મન શરીર માંથી નીકળે નહીં તો મારી રહેવા ના દે કોઈ, એ ચિત્ત જ એકલું છે ભટકવાનું, અને અંદર એ ભટક્યા કરે. અહી કોઈ સુધી ગાય ને પાસે કોણ એનું બોલે છોકરા મોટા થઈ જતા નામ કાઢશે તો અમારા નામ ના પણ સુખ નથી. સમજો ને, આ બધા સુખ ખોરાક અનુભવ રહેતો રહેતો રહેતો બધા અનુભવ કરતા કરતો. નાખી દેજો આમ કહી ને કે દાદા ભગવાન આ કીચડો નાખી દઉં છું સવાર ચાર. હજી એક કીચડો છે ના, તે કીચડો કાઢી નાખે તો આ નહી પણ અમારા મનમાં એમ છે કે